આપણે તો જોયો નથી, પણ એની અંદર કે આ કર્મે કરીને આ પાપથી આ પ્રકારના રોગ થાય એવો ઘણો વિસ્તાર એ ગ્રંથની અંદર કરેલો છે, એની સ્વામીએ નોંધ અહીંયા કરી. ગુણાત્માનંદ સ્વામી પોતે અક્ષરમૂર્તિ, એટલે સ્વામીએ એ પોતાની દ્રષ્ટિની વાત કરી. સ્વામી કહે કે આખા બ્રહ્માંડમાં એક માણસ મૃત્યુ પામે તેનો આપણને ખરખરો થાય નથી થતો. અત્યારે તો એક સેકન્ડમાં 3-4 લોકો મૃત્યુ પામે છે. બોલો, આખા દિવસમાં કેટલા મળતા હશે? આપણને એનો ખરખરો કાંઈ છે નહીં. પણ સ્વામી કે એવી જેને અક્ષરની દ્રષ્ટિ આવી ગઈ હોય, એ દ્રષ્ટિથી જોતા હોય, એને તો અનંત કોટી બ્રહ્માંડો દેખાતા હોય, એ દ્રષ્ટિને જે પામ્યો હોય તો એને આખું બ્રહ્માંડ કદાચ પ્રલય થઈ જાય તો પણ એને થડકો ન થાય. ટૂંકમાં એટલી એની વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ હોય. જેમ કોઈ ગરીબ માણસ હોય તો એને 100-200 રૂપિયા જો કંઈ ખોટ જાય કે ન મળે તો એને તકલીફ થાય, પણ જે બહુ અમીર સાવકાર હોય એને 1-2 લાખ આડાવડા થઈ જાય ને તો એને જાજીની ગણતરી હોય નહીં, કારણ કે એની પાસે પૈસા જ એટલા બધા છે. એમ જે કરોડોનું નુકસાન થતું હોય તો એના ધ્યાનમાં ન હોય, કારણ કે એની સંપત્તિ જેટલી મોટી હોય. એ જ રીતે અધ્યાત્મ માર્ગમાં જેની દ્રષ્ટિ એવડી મોટી થઈ ગઈ હોય, પછી એને આ સંસાર છે એ ખૂબ નાની દ્રષ્ટિમાં આવી જાય, એટલે એમાં કંઈ ફેરફાર થાય કે કદાચ પ્રલય થઈ જાય તો પણ એને થડકો ન થાય. આમ તો બે વસ્તુ છે, એક પ્રાપ્ત અને બીજું પ્રતીતિ. પણ આ દુનિયા આખી રિવર્સ ચાલે છે. જે વસ્તુ પ્રાપ્ત છે એની એને માત્ર પ્રતીતિ થાય છે, અને જે વસ્તુની પ્રતીતિ માત્ર છે એ વસ્તુને પ્રાપ્ત લાગે છે. પ્રાપ્ત એટલે શું? કે જે વસ્તુ સ્વયં સિદ્ધ છે, જે વસ્તુ રિયાલિટીમાં છે. અને પ્રતીતિ એટલે આભાસ, માત્ર માત્ર એનો આભાસ છે, એ હકીકતમાં છે નહીં. ભગવાન છે, આપણો આત્મા છે, તો હકીકતમાં એ રિયાલિટીમાં, વાસ્તવિકતામાં છે, એ સ્વયં સિદ્ધ છે, એ પ્રાપ્ત વસ્તુ છે. પણ છતાં આપણે એની માત્ર પ્રતીતિ કરી શકીએ છીએ, આપણને દેખાતું નથી. એટલે દુનિયાની દ્રષ્ટિએ એ વસ્તુ માત્ર પ્રતીતિ માત્ર છે, જ્યારે આ જગત છે એ માત્ર આભાસ છે, માત્ર પ્રતીતિ છે. સ્વામીએ સાંખ્યની વાત કરી કે સાંખ્યની દ્રઢતા કેમ થાય. માણસ મરી જાય છે, દેહ ગરડું થાય છે, બધું આપણે જોઈએ જ છીએ, બધાને જવાનું જ છે એક દિવસ, બધું આપણને નજરે દેખાય છે, પણ છતાં આપણને બધું પ્રાપ્ત લાગે છે, બધું એકદમ એમનેમ જ છે એમ લાગે છે. પણ બધું જ પ્રતીતિ માત્ર છે, આભાસ માત્ર છે. એટલે પ્રાપ્ત વસ્તુની પ્રતીતિ થાય છે, અને પ્રતીતિ જે વસ્તુ છે હકીકતમાં આભાસ છે, એ આપણને પ્રાપ્ત લાગે છે. એ જ મોટો મોહ છે આ દુનિયાનો. એ મોહ જ્યારે તડે ત્યારે આ સાંખ્યની દ્રઢતા થાય. એના માટે સ્વામી આ વિચાર કરવાનો કીધો. તો પછી કદાચ એવો પ્રસંગો સાંભળે કે જુએ તો એને હૃદયમાં થડકો ન લાગે. કેટલાય માણસો મળે છે ને, પણ આપણને એમાંથી હકીકતમાં જે સાંખ્ય વિચાર લેવાનો છે આપણે લેતા નથી, અને આપણે એનો થડકો કરીએ છીએ કે આમ થાય છે, આમ થાય છે. આપણો એક દિવસ એ જ વારો છે. મહાભારતની અંદર જે યુધિષ્ઠિર મહારાજ અને 5 પાંડવો એ વનમાં જઈ રહ્યા હતા. પ્રસંગ ખૂબ પ્રખ્યાત છે. પાંચેય પાંડવોને તરસ લાગી એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું કે સહદેવ, જરા વૃક્ષ ઉપર ચડીને જોતો આજુબાજુમાં કંઈ પાણી છે. સહદેવ વૃક્ષ ઉપર ચડ્યા, જોયું તો દૂર એક તળાવ દેખાણું. કીધું કે હા, પાણી છે, થોડું દૂર છે, જા જઈને લઈ આવને, અમે અહીંયા વૃક્ષ નીચે આરામ કરીએ. ચારેય ભાઈઓ બેઠા અને સહદેવ ગયા પાણી લેવા માટે, પાણી ભરવા માટે. તળાવની પાસે આવ્યા, પાણી તો એકદમ સ્વચ્છ નિર્મળ, ખૂબ રાજી થયા. જ્યાં જળપાન કેલા, કીધું કે હું જળપાન કરી લઉં પછી પાણી ભરીને જશું. જળપાન કરવા માટે જાય ત્યાં અવાજ થયો કે થોભી જાઓ, આ પાણીને તમે લેતા નહીં. જો પાણીનો સ્પર્શ કરશો તો તમારું મૃત્યુ થઈ જશે. પાણી પીતા પહેલા તમારે મારા પ્રશ્નનો જવાબ આપવો પડશે. સહદેવે બહુ ગણકાર્યું નહીં, કારણ કે તરસ ખૂબ લાગેલી હતી કે મને આભાસ થાય છે, કોઈ દેખાતું તો નહોતું નહીં. અને એ પાણીનો સ્પર્શ કર્યો અને ત્યાં ત્યાં મૃત્યુ પામી ગયા. ત્યાર પછી નકુલને મોકલા કે ઘણી વાર થઈ ગઈ, કેમ સહદેવ આવ્યો નહીં, જાતો તું? નકુલ આવ્યા, એણે આ જ રીતે આકાશવાણી થઈ, અવાજ સંભળાણો, યક્ષનો અવાજ હતો પણ એને ધ્યાનમાં ન લીધું, એ જ રીતે એ પણ ત્યાં મૃત્યુ પામ્યો. આ રીતે ચારેય ભાઈઓ મૃત્યુ પામ્યા. કારણ કે પછી તો ગુસ્સો આવી જાય એકબીજા શરીરને, મૃતદેહને જોવે તો એમ થાય કે કોણ હશે, એમ કોણ છે ને, અમને આવી રીતે ચેલેન્જ કરનારો કોણ એમ. એટલે પછી યુધિષ્ઠિર મહારાજ આવ્યા, પણ સમજો યુધિષ્ઠિર મહારાજ, એટલે એમને પણ કીધું કે આ ચારેય ભાઈઓની જે દશા થઈ છે એ તમારી પણ એ જ દશા થશે, માટે પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો. એટલે યુધિષ્ઠિર મહારાજ કે બોલો, તમારો શું પ્રશ્ન છે? ઘણા પ્રશ્ન પૂછ્યા છે પણ એમાંનો એક પ્રશ્ન કે કેમ આશ્ચર્યમ, આ દુનિયામાં આશ્ચર્ય શું છે? તમને શું લાગે છે આશ્ચર્ય? સેવન વંડર્સ કહીએ છીએ આપણે, દુનિયાના સાત અજાયબીઓ, એ આશ્ચર્ય છે? એ આશ્ચર્ય નથી. યુધિષ્ઠિર મહારાજે ખૂબ સુંદર જવાબ આપ્યો, અહની અહની ભૂતાની ગચ્છંતિ યે હિમાલયમ, શેષાઃ સ્થિરત્વમ ઇચ્છંતિ, કિમ આશ્ચર્યમ અતઃ પરમ. અહની અહની એટલે દિવસે દિવસે માણસો એ હિમાલયમ, આ લોકને છોડીને યમલોકમાં જાય છે, એને બધા લોકો જોવે છે, પણ જે બાકી રહેલા આપણી જેમ બધા અહીંયા બેઠા છીએ, આપણે એમ વિચાર કરીએ છીએ, શેષાહ સ્થિરત્વમ ઇચ્છંતિ, બાકી રહેલા એમ ઈચ્છે છે કે આપણે તો હજી સ્થિર જ છીએ, આપણને કોઈ વાંધો નહીં આવે, આપણે તો હજી અહીંયા છીએ. બધાને થોડી થોડી રેન્જ હોય કે હજી 30-40 વર્ષ આપણે કાંઈ વાંધો નથી, હજી 20-25 વર્ષ આપણને વાંધો નહીં આવે, એમ પોતપોતાની ઉંમર પ્રમાણે બધા એવું ઈચ્છતા હોય. આનાથી મોટું આશ્ચર્ય કયું છે? એક પણ આશ્ચર્ય નથી. દરરોજ આપણે જોઈએ છીએ ને કેટલા કેસો વધે છે ને કેટલાય જાય છે એમાં, પણ આપણને એમ થાય કે આપણને તો ન થાય ને, આપણને થોડું કંઈ થાય. આનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી આ દુનિયાનું. એવી સામીએ સાંખ્યની દ્રઢતા કરવાની વાત કરી. નીલકંઠ પ્રભુ એ વનની અંદર વિચરણ કરતા કરતા શાલિગ્રામ ભગવાનને ખૂબ તરસ લાગેલી, એ પ્રસંગનું આપણે શ્રવણ કર્યું. ત્યાર પછી ત્યાં શિવજી અને પાર્વતી પધાર્યા છે, નીલકંઠ પ્રભુને સાથવો જમાડ્યો. મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા છે. ચાલતા ચાલતા એ ઘોર જંગલની અંદર સંધ્યાકાળ થવા આવ્યો છે. ગામ તો હજુ ઘણું દૂર હતું, ચાર પાંચ ગાઉ ગામ દૂર છે. મહારાજને એમ થયું અહીંયા જ રાત્રે વાસો કરીએ. મહારાજ ત્યાં સુંદર એક વૃક્ષ હતું ત્યાં નિવાસ કરે છે. બરાબર સામે જ થોડાક બાવાઓનું મંડળ એ ત્યાં રહેતું. એના તંબુઓ અને ઘણા બધા ગામના માણસો એ પણ એના દર્શન કરવા માટે આવેલા હોય. ચાર પાંચ માણસો હવે દર્શન કરીને જવાની તૈયારી કરતા હતા. મહારાજ ત્યાં બેઠા. મહારાજ વિચાર કરે છે. મહારાજ તો જીવને જોવે ત્યાં ખબર પડી જાય કે આ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. આ બધા હતા સાધુના વેશમાં, પણ હતા બધા ઢોંગી, ખોટા હતા. સાંજનો સમય થયો એટલે ગામ લોકો બધા ગયા અને આનો એવો વેશ કે જોતા નાના બાળકો હોય તો ડરી જાય. આખા શરીરે ભભૂત ચોપડી હોય, માથે મોટી જટા, આખું સ્થૂળ શ્યામ વર્ણનું શરીર, ગળાની અંદર રુદ્રાક્ષની માળાઓ પહેરી હોય અને આ રીતે બાવો બેઠેલો ત્યાં અને એના બધા શિષ્યો. આ બાવાનું નામ હતું દૂધાધારી બાવો. અને એ કાંઈ બીજું કાંઈ જમે નહીં એટલા માટે દૂધાધારી કહેવાય. માત્ર દૂધ જ પીવે. દૂધાધારી એક છે, અન્ન ફળન કરે આહાર, બાવો દિશાએ જાય નહીં, નવ રહે વસ્તી મોજાર. અન્ન ન જમે અને ફળાહાર ન કરે, માત્ર દૂધ પાન કરે, એટલા માટે દૂધાધારી. અને બાવો દિશાએ તો જાય જ નહીં ક્યારે. આવા તો એ સિદ્ધ યોગી. અને ત્યાં જંગલમાં એ રહે. ગામના લોકો દૂર દૂરથી બધા ત્યાં આવે. ગામના લોકો તો માને, પણ રાજા પણ એને માને, કારણ કે આવી સિદ્ધાઈ દેખાડે એટલે બધા સહેજે એની આગળ નમસ્કાર કરે. સાચી વાસ્તવિકતા શું છે એ તો કોઈને ખબર હોય નહીં. અને એના શિષ્યો બધા હોય એ આના વખાણ કરે કે મહારાજ આ ગુરુજી છે એ તો બહુ મોટા છે, એને મૌન વ્રત ધારણ કર્યું છે અને આટલા વર્ષ તો એ હિમાલયમાં રહેવા, 100 વર્ષ હિમાલયમાં રહેવા, 100 વર્ષ 400 વર્ષ તો ગિરનારમાં રહ્યા, 200 વર્ષ આબુ પર્વત ઉપર રહ્યા અને ઘણા ઘણા થોડાક આમ ટાઢા પોરના મુકતા હોય. તો કે અમારા ગુરુજી તો રામચંદ્ર ભગવાનની બારાતમાં ગયા હતા, બારાતમાં, એટલા જૂના છે એમ. એટલે આ રીતે એ ગુરુનું બધું ચલાવે, કપટ કોઈને એ કળાય નહીં. પણ ગુરુજી જ્યાં બેસતા એની નીચે એમણે એક ભોંયરું બનાવેલું, મોટું સેલા રાખું ભંડક, અને ત્યાં બધો જ સામાન પડ્યો હોય, જમવાનો જે સીધું બધું હોય, પછી ધન લૂંટીને ભેળું કર્યું હોય એ બધું જ ત્યાં પડ્યું હોય, પણ એ તો કોઈને દેખાય નહીં. નીલકંઠ પ્રભુ આવીને ત્યાં બેઠા. ધીરે ધીરે કરતા દિવસ ચઢી ગયો, રાત્રિ પડી ગઈ, એટલે મહારાજ પછી આરામ કરવા માટે લાંબા થયા. પેલા બાવાને એમ થયું કે આ કોઈક બાળો બ્રહ્મચારી અહીંયા આવ્યો છે, એને ગામમાં આપણે મોકલી દઈએ. એટલે એના શિષ્યને મોકલો અને કીધું કે બ્રહ્મચારીજી, અહીંયા જંગલની અંદર વાઘ વરુ આદિ બધા પ્રાણીઓ આવે, અહીંયા કોઈ રહી નથી શકતું, માટે તમે ગામમાં જતા રહ્યો. મહારાજ કહે કે અમે તો જંગલમાં જ રહીએ છીએ અને ગામ તો ઘણું દૂર છે, માટે અમે અહીંયા જ રહેશું. થોડોક એના શિષ્યે આગ્રહ કર્યો પણ મહારાજ થોડા દ્રઢ હતા એટલે દુધાધારી બાબાએ કીધું કે રેવા દે ને કાંઈ વાંધો નહીં, નાનો છોકરો છે એને શું ખબર પડે, ભલે ત્યાં બેઠો. પછી મહારાજ તો સૂઈ ગયા, મહારાજ લાંબા થઈ ગયા. પછી આમને એમ થયું કે આ બ્રહ્મચારી સૂઈ ગયો છે, હવે આપણે આપણું કામ શરૂ કરીએ. અને પછી બધા ગામના લોકો જતા રહ્યા હોય, એમાં બે ચાર એમના ગામની અંદર શિષ્યો રાખેલા સ્પેશિયલ માણસો, અને એને બધી બાવાની બધી ખબર હોય એટલે ગામમાંથી બધું જે કાંઈ સામાન હતા બધું હોય બધું લઈ આવે. ગામની અંદર બાવાજીની શું વાત ચાલે છે, કેવો મહિમા પ્રસર્યો છે, બધી જાણ રાખવી પડે ને. ગામમાં શું વાતો થાય છે કોઈને ખબર તો નથી પડી ગઈ ને, એટલે એ માણસો પણ આવે અને બધું સીધું સામાન જે લાવવાનું લઈ આવે. અને પછી આ બાવાજી ગાદી હેઠે ઉતરે એટલે ગાદીને પાડી ઊંધી અને નીચે ભોયરામાંથી બધો સામાન કાઢે. સામાન બધો કાઢ્યો, મહારાજ તો એ આ મસાલના જે અજવાળા બધું દેખાતું હતું મહારાજ જોતા હતા. બધો સામાન કાઢ્યો, અનાજ કાઢ્યું, અને દૂધાધારી હતા બધાને ખ્યાલ હતો એટલે દૂધ લઈ આવ્યા હોય, એ દૂધ પાક મૂક્યું. અને પછી એક બાજુ પૂરી ને ભજીયા ને જે કાંઈ બધું પાકું ભોજન બધું બનવા લાગ્યું. થોડી વારમાં તો બધું રસોઈ તૈયાર થઈ ગઈ. અને પછી એ મુખ્ય દૂધાધારી બાવો એ જમવા માટે બેઠો, એકદમ સ્થૂળ શરીર. એની બાજુમાં બધા શિષ્યો બેઠા, બે ચાર શિષ્યો હતા, એ બધા પીરસતા હતા. મહારાજ આ દ્રશ્ય જુએ કે આખા ગામને આ છેતરે છે, એમ કહે છે કે માત્ર દૂધ જ પીવે છે અને બીજું કંઈ ખાતા નથી, અને રાત્રિએ પેટ ભરીને જમે છે. જો સામાન્ય માણસ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને તો ન્યાયની દ્રષ્ટિમાં એવું કહેવામાં આવે ને કે જે એક ન્યાય છે કે દેવદત્ત દિવા ન ભૂંગતે, દેવદત્ત એટલે કોઈ દેવદત્ત નામનો કોઈ વ્યક્તિ, એ જો દિવસે ન જમતો હોય અને છતાંય એ જાડો હોય તો એવું અનુમાન થાય કે રાત્રિએ જમતો હશે. એમાંનું આવું બાવાજીનું એવું સ્થૂળ શરીર કે જો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ માત્ર એમનો વિચાર કરે ને તો એ ખ્યાલ આવી જાય કે માત્ર આ દૂધ ઉપર જીવતા ન હોય. એટલે મહારાજ તો આ દ્રશ્યને જુએ છે. પછી બાવાજીને એમ થયું કે પેલા બ્રહ્મચારી છે ભૂખો હશે, એને પણ થોડું ભોજન આપીએ. એટલે એક શિષ્ય આવીને કીધું કે બ્રહ્મચારીજી તમારે આપકો ભોજન પાના હે? મહારાજ કે હમકો નહીં પાના હે. મહારાજે કેમ ના પાડીએ છે? કારણ કે આ બધું ચોરેલું હતું બધું, અને પોતે એ દૂતારા હતા, અને પછી બીજું કે એને ભાવ નહોતો. ભગવાન છે એ ભાવના ભૂખા છે, ભાવ વિનાનું ગમે તેવું અન્ન હોય પછી ભગવાન સ્વીકાર ન કરે. એક તો ભાવ નહોતો અને પાછું ઉલટાનું અનિતિનું હતું, એટલે પછી મહારાજે ના પાડી કે હમકો ભોજન નહીં પાના હે. મહારાજે ના પાડી એટલે કીધું કાંઈ વાંધો નહીં, બધાએ જમી લીધું, જમીને બધું સાફસૂફી કરી અને જાણે કંઈ હતું જ નહીં એ રીતે બધું પાછું સામાન બામાન બધું અંદર મૂકી દીધો. અને પછી એના બે ચાર શિષ્યો જે હતા એ રાજની અંદર ગામની અંદર એ ચોરી કરવા માટે ગયા, કારણ કે આ બધું એમાંથી થતું હતું. ચોરી કરવા માટે ગયા, એક મોટા શેઠ હતા એમના ઘરની અંદર એણે ખાતર પાડ્યું અને ઘણો બધો સામાન લૂંટી અને લઈ આવ્યા. બધું સામાન હતો એ સામાન ભોયરાની અંદર મૂકી દીધો. આ બાજુ ગામની અંદર મોટા શેઠ હતા એટલે રાજાને ફરિયાદ કરી કે અમારા ઘરની અંદર આવી ચોરી થઈ છે ને બહુ જાજો સામાન ને જે ધન હતું એ લૂંટાઈ ગયું છે. આની પહેલાં પણ આ બાવાઓએ ઘણે બધા જગ્યાએ લૂંટ ચડાવેલી અને ઘણા બધા ચોરીના એવા પ્રસંગો આવેલા, પણ આ બહુ મોટો પ્રસંગ થઈ ગયો આજે. એટલે રાજાને થોડુંક એમ થયું કે હવે જો આપણે ચોરને નહીં શોધીએ તો એમાં રાજાનું જ નીચું દેખાય ને કે રાજની અંદર આટલી બધી ચોરી થાય. રાજાએ સૈનિકોને કીધું, સેનાપતિને કીધું કે આજે આ ચોરી થઈ છે શેઠના ઘરે, આજે ને આજે આનો ચોર કોણ છે પકડી આવો. ઘણા દિવસોથી રાજમાં ચોરી થાય છે, માટે કોઈક અહીં નજીકનો જ હોવો જોઈએ. અને જો હવે તમે એ ચોરને પકડીને નહીં આવો તેનો દંડ તમને કરવામાં આવશે. સેનાપતિ ધ્રુજી ગયા, કારણ કે હવે તો પકડે પાયર જ, જો ન પકડાય તો પોતાને દંડ થાય અને રાજાનું કાંઈ નક્કી હોય નહીં શું દંડ કરે. એટલે સૈનિકો અને સેનાપતિને બધાએ ખૂબ એકદમ વિચાર કરી અને પગેરું કાઢ્યું, બધી તપાસ કરી. તો પગેરું કાઢતા કાઢતા કાઢતા એ પગેરું પહોંચ્યું જ્યાં બાવાજી રહેતા હતા, એનું આસન હતું. બધા માણસો આવતા ત્યાં દર્શન કરવા માટે, ત્યાં પહોંચ્યું. પણ જે સેનાપતિ હતા થોડા બુદ્ધિશાળી હતા, કારણ કે ધર્મનું સ્થાન હોય અને ત્યાં આ રીતે તપાસ કરવી એટલે થોડીક પહેલાં વિચાર કરવો પડે. એટલે એણે વિચાર કર્યો કે પહેલાં વિચારી લઈએ કે કઈ રીતે હશે અને શું હશે. એણે જોયું કે આજુબાજુ કંઈ હતું તો નહીં, બીજું કંઈ સામાન એની પાસે દેખાયું નહીં. જો કદાચ હોય તો પગેરું તો અહીંયા જ આવે છે, માટે કાંઈક તો હોવું તો જોઈએ જ. આટલા દિવસથી રાજમાં ચોરી કરીએ થાય છે, આટલા દિવસથી રાજની અંદર તપાસ કરી ત્યાં ક્યાંય આ સામાન મળ્યો નથી, અને અહીંયા પગેરું આવે છે એનો અર્થ એવો થાય કે અહીંયા ક્યાંક હોવું જોઈએ. જોવે પણ કાંઈ કળાય નહીં. પછી કીધું કે થોડીક અમારે તપાસ કરવી છે. પહેલાં તો બાવાજી થોડુંક ના પાડી, આનાકાની કરી, પણ હવે રાજના માણસો હોય એટલે એને એમ હતું કે આ ગાદી નીચે થોડો ઉઠલાવવાના હોય, આજે બધું જોવું છે, જોઈ લે બધું, કે વાંધો નહીં તપાસ કરી લ્યો. અને બધી તપાસ કરી અને સેનાપતિને શંકા હતી જ કે અહીંયા જ કંઈક હોવું જોઈએ એમ, અને જઈને સીધી ગાદી ઉથલાવી. એ તો નીચેથી નીચે મોટું ભર્યું અને એની અંદર બધો જ સામાન, અનાજ, ઝવેરાત, ધન, જે લૂંટ ચલાવેલી હતી બધો જ લૂંટનો સામાન બધો ત્યાં પડેલો. અને પછી તો એ દુધાધારી બાવાની સીધી જટા જ પકડી હો, પણ જટા એ ખોટી હતી, જટા પકડી તો જટા નીકળી ગઈ, એના બધા હાંધા તૂટી ગયા. અને પછી તો પાકો વિશ્વાસ રહી ગયો કે આ બધું આ દૂતારાનું જ કામ છે. પછી તો એને એના બધા શિષ્યો અને સૈનિકોએ પકડી અને રાજાની પાસે લઈ આવ્યા, રાજાની આગળ હાજર કર્યા. રાજાએ એને માનતો પૂજતો, પણ રાજાની ચાર આંખો થઈ કે કાકા શું છે, રાજા આ ચોર છે, તમે જે ચોરની વાત કરો છો એ જ આ ચોર છે. રાજાએ, રાજાને ખૂબ દુઃખ થયું અને રાજાને ગુસ્સો ચડ્યો. પેલા જે શેઠની ઘરે ચોરી થઈ હતી એ શેઠને બોલાવ્યા અને શેઠનો જે કાંઈ સામાન હતો એને બધો પાછો અપાવ્યો. એની પહેલાં પણ જેની જેની ચોરી થઈ હતી એનો જે સામાન હતો નિશાનીઓ લઈ અને બધાને એ સામાન પરત કર્યો. પછી ગામના માણસોએ કીધું કે એને જાવા દો, એને દીધો દંડ કરતા નહીં, એને પૂરી રાખતા નહીં. આવી રીતે શેઠે બધાએ કીધું, પણ રાજાને ખૂબ ગુસ્સો ચડેલો કે જાવા દઈએ પણ એમને નથી જાવા દો. પછી તો રાજાએ આજ્ઞા કરી કે આ બાવાનું મૂંડ મૂંડાવી, માથે ચૂનો ચોપડી, આખું મોઢું કોલસાથી કાળું કરી, ગધેડા ઉપર ઊંધા મોઢે બેસાડી, હાથમાં પૂંછડું પકડાવી, ગળાની અંદર ખાસડાની માળા પહેરાવી અને આખાય ગામમાં ફેરવો અને દક્ષિણના દરવાજેથી એને વિદાય કરી દો. અને પછી એ જ રીતે એ બાવાને મૂંડ મૂંડાવી, ચૂનો ચોપડીને એવો વરવો વેશ કર્યો એનો, જેટલી એની માન સન્માન થયું હતું અત્યાર સુધી જેટલું બધું એનું સન્માન કર્યું હતું એના કરતાં પણ ઘણું મોટું અપમાન જેવું. પછી તો બાવાને પસ્તાવો પણ થયો, પણ પછી શું થાય, ગધેડા ઉપર બેસાડી અને ગામમાં એની યાત્રા નીકળી અને ગામના લોકો એને જોવે અને આવું બાવો બધા એને જાણતા હતા. એટલે ઘણા છોકરા હોય તો બધા પકરા પથરા લઈ અને કાકરી ચાળા કરે, પથરાઓ મારે, પણ બાવાથી કાંઈ બોલાય કે ચલાય કે હલાય કાંઈ ન કરાય. ગામની જે સ્ત્રીઓ હતી એ બધી પણ થોડીક ગુસ્સામાં આવી ગઈ કે મારા પીટીઆઈએ કેટલું ધન ધૂતી લીધું ને, એ બધી ગાળીઓ દેવા લાગી. અને ઘણી વખત તો સ્ત્રીઓ ભોળી હોય એટલે એને કાંઈ બીજો ખ્યાલ ન હોય, અને આ મહાત્માજીની પાસે ગયા હોય તો મહાત્માજી એવી મોટી મોટી વાતો કરતા કે હું તો કામરૂ દેશમાં જઈ આવ્યો છું ને, ત્યાં તો કોઈ પુરુષો છે જ નહીં, માત્ર બધી સ્ત્રીઓ જ છે અને સ્ત્રીઓનું જ રાજ ચાલે છે. જો કોઈ પુરુષ દેખાય તો એને ભગાડી મૂકવામાં આવે છે, આવો એ દેશ છે. આવી કેટલી એવી ટાઢાપુરણની બધી વાતો કરતા, અને જે જે સિદ્ધ મહાત્મા બધા કહેવાતા હોય એટલે એની વાતો બધા માની લઈએ. પણ આજે બરાબર એની જે વાસ્તવિકતા હતી એ રજૂ થઈ એટલે બધા ખૂબ ગરમ થયેલા. એટલે ગાળોનો વરસાદ, પથરાઓનો વરસાદ એની વચ્ચે આખા એ ગામની અંદર એને ફેરવવામાં આવ્યો. અને બરાબર એ વખતે મહારાજ એ ત્યાંથી ચાલતા થયા અને આ નગરમાં આવ્યા હતા. મહારાજે પણ આ દ્રશ્ય જોયું અને મહારાજ પછી ત્યાંથી ચાલતા થઈ ગયા. આ રીતે એ બાવાને ખૂબ અડધૂત કરી અને નગરમાંથી બહાર કાઢવામાં આવ્યો. ખોટી રીતે જો લોકોને છેતરતા હોય તો અંતે એની જરૂર ફજેતી થાય થાયને થાય જ. આજે પણ આપણે જોઈએ છીએ સમાજની અંદર ઘણાય જેલના સળિયા પાછળ છે. એનું કારણ અત્યાર સુધી એનું જે કપટ હતું એ બહાર નહોતું આવ્યું, પણ ક્યારેક તો એ આવીને બહાર આવીને રહે જ, અને જ્યારે બહાર આવે ત્યારે એને સહન કરવું ઘણું અઘરું હોય છે. માટે એવા ઢોંગી ગુરુઓથી એ બચવું જોઈએ. ઘણાય જેલમાં સલવાઈ ગયા, ઘણા એના શિષ્ય થઈ ગયા હોય, એ બધા પણ હવે મૂકી ન શકતા હોય, પછી ગુરુજીની લીલા છે એમ કહીને એ બધું ચલાવતા હોય, પણ એનું કલ્યાણ તો બગડી જ ગયું. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સાચા સંતોની પ્રાપ્તિ થઈ છે ત્યારે એ સંતોની ઓળખાણ થાય અને એનો લાભ લઈ શકીએ. અને જે કોઈ આવી રીતે ફસાયા હોય મહારાજ એમને સદબુદ્ધિ આપે અને એને મુક્ત કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા ગુરુકુલના સેવક, સંતોના કૃપાપાત્ર ભક્તરાજ વાલજીભાઈ બારેવાડિયા સાહેબ, જેમની આ ગુરુકુલની અંદર ખૂબ મોટી આર્થિક સેવાઓ દરેક ઉત્સવ પ્રસંગમાં હોય જ છે. છેલ્લા 8 દિવસથી એમને કોરોનાની અસર હતી, ગઈકાલે એઓ મહારાજના ધામમાં સિધાવ્યા છે. સાથે બીજા એક ભક્ત જયંતિભાઈ રામજીભાઈ રોકડિયા, એ પણ ગઈકાલે જ અક્ષર નિવાસી થયા છે. રાજકોટના જ હરિભક્ત છે, છેલ્લા 6 મહિનાથી બીમાર હતા. આ બંને ભક્તોને મહારાજ પોતાના ચરણોનું સુખ આપે એ મહારાજના ચરણોમાં પ્રાર્થના રૂપે ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ